કપૂર પાડ્યું પછી પાણી એક ડબ્બા ના હોય તમે કેવું લાગે કેટલી ભૂલો કરી કે જેનાથી પાણી વડોદરામાં આવતું નથી. પંડિતજી નિર્ગુણ શું છે આપને કહું, નિર્ગુણ શું છે તમને કહું, આ પ્રકૃતિ આત્માને ગુણે કરીને આત્માને ગુણે કરી અને પ્રકૃતિ નિર્ગુણ છે અને આત્મા પ્રકૃતિના ગુણે કરી નિર્ગુણ છે. શું છે? પ્રકૃતિનો એક ગુણ એમાં નથી એવું કહેવા માંગે છે. શું છે? નિર્ગુણ એટલે પ્રકૃતિનો જે ગુણ છે એમાં એક ગુણ એમાં નથી અને આત્માનો એક ગુણ પ્રકૃતિમાં નથી. શું એ દ્રષ્ટિએ નિર્ગુણ કહેવા માંગે છે એટલે આપણા લોકો એને સમજવામાં ભેટ થઈ જાય ને. બધું એટલે આવી રીતે સરખી રીતે સમજીએ તો વાંધો નથી. બાકી પોતે આનંદ ગુણ નું ધામ છે ભગવાન તો. શું હવે બીજું આવે આગળ ચાલવા દે. તમે શું આવું બધી પૂછતા? આ જ્ઞાનતા ચિત્ત ઉભી થઈ એવું બધું એવું કહેતા બરાબર. હવે બે વસ્તુ, આ ચેતન જળ અને બીજી ચાર વસ્તુઓ છે એમ કે બધું ભેગું થયું આ અને તે ચાર એ છ ઇટરનલ છે. શું છે? કેવા છે? છ ઇટરનલ છે એટલે સનાતન છે. શું છે? સમજ્યું ને? પણ બે જોડે થયા ની તે આ આત્મા અને આ જળ, આ ચેતન ને આ જળ બે સાથે થવાયા સ્પર્શ થયો, સંસર્ગ થયો. શું થયું? સમજ્યું ને? બે સાથે થયા એટલે શું થયું કે આત્મા પોતાના ગુણધર્મ ને છોડતો નથી. એના જે ગુણધર્મો છે એને ક્યારે છોડતો નથી. આ જળ એના ગુણધર્મ ને છોડતું નથી. પણ બે હાથે થયા વિશેષ ગુણધર્મ ઉત્પન્ન થાય છે. શું થઈ જાય છે? વિશેષ ગુણધર્મ. સમજમાં પડ્યું? આમાં અમય ના હોય, અમય ના હોય એવા ગુણધર્મ ઉત્પન્ન થાય એ તમને સમજાયું થોડું ઘણું? આપડા દરિયો છે. હા સમજી ગયો, હું સમજી ગયો. આપ કહો મને. હું મારા સંશય થાય મને તો પ્રશ્ન હું કઈ કરીશ કે મને અહીં સમજાયું નથી આવું કઈ. સમજી ગયો, સમજી ગયો. નહીં સમજુ તો હું તમને કહીશ કે અહીં સમજો. હા બરોબર. એટલે ગુણધર્મ ઉત્પન્ન થાય છે. હવે તેથી ક્રોધ માન માં આના ગુણ નથી, જળના ગુણ નથી અને ચેતન ના ગુણ નથી. જો જળના ગુણ હોય તો મારી ક્રોધ કરે. શું બરોબર? ચેતન ના ગુણ હોય તો મોક્ષે ના જાય. સમજો ને? ગુણ એટલે કાયમ ના હોવા જોઈએ. એમના ગુણ કહેવાય. સમજો ને? કાયમ ના હોવા જોઈએ. પોતાનો ગુણ ધર્મ કહેવાય. તો કાયમ ના તોડે જ નહીં ને. હવે આ વ્યતિરેક ગુણો છે. કેવા છે? વ્યતિરેક ગુણો. ક્રોધ માન માયા લો રાગ દ્વેષ એ વ્યતિરેક ગુણો છે. પૂછે એ આત્માના નથી ગુણો અને એ ઘરના નથી. વ્યતિરેક ગુણો આપણા શાસ્ત્ર એનું નામ વ્યતિરેક પાડ્યું. હું વિશેષ ગુણ કહું છું. હું સાયન્ટિફિક રીતે એને વિશેષ ગુણ કહું છું. શાસ્ત્રી ભાષામાં એને વ્યતિરેક કહ્યું. બરોબર ને? એટલે આ વ્યતિરેક ગુણો ઉત્પન્ન થયા. ગુણો ને લઈને આપણું માન જે છે ને ક્રોધ માન માં આવેલો એમાં માન છે તેમાંથી હું ઉભો થયો. શું થયું? સ્વરૂપ ને આ ક્રાંતિ ઉત્પન્ન થઈ ગઈ. એ આને બેને ખસેડીએ જુદા કરીએ બંધ થઈ જાય. કશું જો આ બે જડ ચેતન ને જુદા પાડી દઈએ કશું નથી. પાછા મૂળ ધર્મ આવી જાય. જો પેલા વિશેષ ગુણો બંધ થઈ જાય ક્રોધ માન માં આવેલો. ચાર વેદ ભણી રહે તાર વેદ બોલે, ચાર વેદ ભણી રહે તાર વેદ બોલે. ધીસ ઇઝ નોટ વેદ. શું કે તું જે આત્મા કહો છે આ નહી, આ ચેતન જ છે, જડ છે. શું છે? અત્યારે અમે વિશ્લેષણ કર્યું કે આ છે, આ છે, આ કરું, આ કરું, તો એમાં કોઈ છે નહીં, બધું જડે નીકળ્યું. કે છે તો કે છે આત્મા નહી. સાહેબ હવે શું થાય? કે છે આ ચાર વેદ વાંચ્યા તો હજુ આત્મા ટીકો ન બનતું. કે ગો ટુ જ્ઞાની, જે વેદના બનાવનાર છે. શું કહ્યું? બરોબર ને? ફોટોગ્રાફી નહી ચાલે. ફોટોગ્રાફી જો ચાલતું હોય તો આ સાથે કાગળ પર ના મેન્ટન થી તું અસર કરી લેજે. કાગળ પર મેન્ટન હોય દેખાય પેલું આવે ને બધી રોકડા પ્રગટ થશે. કશું હોય છે નહીં. આમ તો આનંદ ઉત્તર પ્રત્યેક પ્રત્યેક કરી ચાર લોકો ભગવાન નો બેન કે જાણો છો? જો આ નામ હું જપ કરે ને તો એકાગ્ર થાય, શાંતિ રહે. અને એકાગ્ર ના કરે કે આમાં ભગવાન નું નામ દેવાની જરૂર નથી એવું કહેતા પછી રમી રમવા જતો રહે. એને કહો અમે આરામ રાખો, ટૂંકમાં રાખો. એટલે શોધખોળ છે આપણી લોકો દાપણ. તેનો અર્થ આ પરમેન્ટ નથી વસ્તુ. આ દવા તમને કેવું લાગે? એટલે વસ્તુમાં એ આત્મા જ્ઞાની પાસે જાય ત્યારે આત્મા આપે. શું? નહીં તો દિસ ઇઝ નોટ ધેટ. હવે એ જ્ઞાની શું કરે? એને જળ ને ચેતન બે જુદા થઈ નાખે. એ તરસવામાં આવી જાય. શું? સ્વભાવ પોતે મોક્ષ છે. આત્માનો સ્વભાવ જ મોક્ષ છે. આ જગત કોઈ બનાવ્યું નથી. કોઈ ઈચ્છા એ નહીં કરી. શાસ્ત્ર લખ્યું કે ભગવાન ની ઈચ્છાથી એવું થયું. એ છે તે બાળકોને સમજાવવા માટે, બાળ મંદિર માટે છે, જ્ઞાન મંદિર માટે નથી. જે મંદિર જુદા છે ને, તમે બાળકૃષ્ણ ધર્મ જોઈ લો. હિન્દુસ્તાન બાળકૃષ્ણ નો ધર્મ ચાલે છે. એવું બાળકૃષ્ણ નો ધર્મ આપેલું. એટલે આ શુદ્ધાદ્વૈતવાદા, આ શુદ્ધાદ્વૈત વાળા જે બાળકૃષ્ણ ઉપાસના કરે છે, શુદ્ધાદ્વૈત વાળા બાળકૃષ્ણ ઉપાસના. હા, શુદ્ધાદ્વૈત વાળા બાળકૃષ્ણ નો ધર્મ એટલે શું? કે તું નાગોડી કૃષ્ણ નો ધર્મ પાડ છે. હવે નાગોડીયો પ્રશ્ન, આ દહીં ખાય ને એમાં મારે શું ધર્મ પાડવાનો? બીજો કોઈ ધર્મ નથી. તારે યોગેશ્વર નો છે પણ તારે પામનો નથી. તારી તારી એવી લાયકાત નથી કે યોગેશ્વર નો તને કામ લાગે. બસ તું આ ધર્મ પાડ છે. શું? એટલે રોજ દેવલા નવડાય ધોડાય એમ દેવડા દોડાય છે. પૂજા પાઠ કર્યા કરે. શું કહે છે? પચાસ દિવસ યોગેશ્વર કૃષ્ણ માં દેવલો નહીં જોવા હતા. ના હતો દેવલો માળા ના થયું. અરે લાકડા ની માળા, હું ચેતન અને બહાર લાકડા ની માળા ના હતા. અરે હું મારી સ્થિરતા કે લાકડા ની સ્થિરતા છે? પણ તે બાળ મંદિર માં ક્યાં હતી? જેટલા સંતો માળા ધરાવતા એ બધા બાળ મંદિર માં છે. શું છે? ના આપણે સમજીએ કે લાકડાની માળા, આ લાકડાની માળા મને સ્થિર કરે છે. એમાં એમાં એ લોકોએ લાકડાની માળા આપી કે ચેતન સ્થિર કરવા. એટલે લાકડાની માળા નથી કરતી, પણ એનું જે નિજ ધ્યાસન છે, એ ધ્યાન છે, એને સ્થિર કરે છે. એકાગ્રતા એની છે ને આત્મામાં, તે એકાગ્રતા સ્થિર કરે છે. એ તો નિમિત્ત છે. એકાગ્રતા શાંતિ થાય. બીજું એ તો નિમિત્ત છે. લાકડાની માળા એ જાણે છે કે લાકડાની માળા કઈ મને સ્થિર એ કરતી નથી. લાકડાની માળા નહીં હોય. હા, લાકડાની માળા નહીં હોય. અને અરે હા ચાલે, ગમે તે સાધન હોય છે. એમાં છે ના ના કેટલું સરસ એકાગ્રતા. હા, પણ આ બાળકોને આપણે શીખવાડી. શું તો પછી બાળકો શું કરવા માર્યા? લાકડાની માળા ફેરવતે ફેરવતે પછી બજારમાં જઈને દુકાને જાય. માળો થતો હોય ને તો દુકાને ગયો હોય. શું કરે? માણસ ઉભા ફેરવું છું તે ના થોડું ઘણું દુર્યા છે ના પણ લપટું ના પણ લપટું પડી જાય એના કરતા નાખી દે જે બુટ લપટો પડી જાય એના કરતા ખુલ્લી સીસી રાખી સારી સીસી નો બુટ લપટો પડી ગયેલો હોય તો એ બુટ ફેંકી દઈને સીલી ખુલ્લી રાખવી આવે કે આપણે જાગૃતિ રહ્યા કરી આ સીસી હમણાં પડી જશે લપટું રાખે લપટું નહીં આગળ કોથળીઓ બનાવી આગળ કોથળીઓ બનાવી નાચ બનકા મણકો આવ્યો પ્રભાડામાં એકસો ને એક માળા બધા છે ને પ્રભાડામાં હું જામનગર ગયો હતો એક કાકા કહે છે મને 40 માળા તમારા રામની રોજ બધું ચૂક્યા છે શું કહે છે તમે હતા કે જામનગર પેલો કાકો કે 40 માળા હું બધું છું તારે તમે મારે દર્શન આપ્યો આજે અને કાકા હતા કેટલા વર્ષના છે 75 વર્ષના હતા 75 ના એકદમ ગયો ને લાભાર્થીને જે પડ્યા મારા ભંભાગ આમ ખાને પાછી જઈને ચોક્કસ માણસ શણિયા રે આ માળાઓ ભજ્યા કરે આવતી બહુ દળ માળા ભજી તો આવતી બહુ દળ 40 માળા રોજ ભજી 1.5 વર્ષ સુધી તાર દાદા તાર દર્શન થયા જાતે જાય હા કે દેશા દાડો જાય નહીં આપણે કેટલા વખત રહ્યા હતા નિકટ દાડો રહ્યા હતા નિકટ દાડો રહ્યા ના રાતના તો રહ્યા દાડો રહ્યા હતા જ્ઞાન આપીને જતા રહ્યા ના એટલે પછી મારું કલ્યાણ કરો પણ મારા છોકરાનું કલ્યાણ કરો બસ બધાને જ્ઞાન આપ્યું જમીન પછી જતા રહ્યા શું કહ્યું તમારા નામની માળા ભસતા હતા તમારા નામની નામની ચારી માળા બધું છે એવું છે ને આ માળાઓ તો બહુ પછી કોથળીઓ રાખીને બધી કેવું બાપજી કહ્યું જયારે શંકલ વિકલ ઘટ્યા છે ચારું માથા ફોડી કરેલા છે તમને તિલક કરતા ત્યાં પણ ગયો અને ચપ માળા નાખવા ગયો તો કોણ બોલતો એવું હે જાતને શું કહ્યું એક મૂર્ખ ને એવી થયું ત્યાં પણ વચ્ચે શું કહે છે પોતાની જાતને એક મૂર્ખ ને એવી થયું પથ્થર એટલા પૂરતે દેવું છું જો પથ્થરો બહેર્યો હોય તો પૂરે તુલસી દેખી તોડે પાણી દેખી કરે સ્નાન એક ખાબડું જો લુકી એટલે મત સાહેબ મસ્ત લુકી મારું જરા તો જરા રીત રાખી અવિવેક વિવેક સદવિવેક સમજ્યા નહીં અવિવેક થી ભગવાન પ્રાપ્ત નીકળે છે ભગવાન આવું કશું કહેતા નથી ઊંધું કરો છો એમાં ભગવાન શું કરે ભગવાન એટલે સુધી કહ્યું એક માણસે ભગવાનને પૂછ્યું કૃષ્ણ ભગવાનને કે સાહેબ મારે તપ કેટલું કરવું શક્તિ પ્રમાણે કરજે ના થાય તું થઈ રહેજો હજી કહેતા શું કહેશે આ સાહેબ બધા કરે છે એમને ફાવતો વેપાર કરે તું તું તું ના એટલે હું સમજી ગયેલો મેં કહા કૃષ્ણ ભગવાન દાય આપણે એમની વાત માં તો એક કોઈ અપ્પા નથી કર્યો હા આખી દીજી એક કોઈ અપ્પા ઉપ્પા કરે થાય તો કરવો ને એ તો પુષ્ટિ માર્ગ છે પુષ્ટિ માર્ગ પોષણ નો માર્ગ ઉપવાસ નો માર્ગ પુષ્ટિ માર્ગ છે એ તો ચોખ્ખું કે હલવાચારી કહ્યું હલવાચારી ચોખ્ખું કહ્યું હલવાચારી ચોખ્ખું કહ્યું કે જે આ વૈષ્ણવ ધર્મ છે એ તો મૂળ ધર્મ છે એને હું પુષ્ટિ આપું છું એટલે આ દિવાલ પડી ના જાય એટલા માટે પુષ્ટિ અને ટેકો આપું છું કણતર તો શાંતર કરીને અને આ ટેકો શું કહ્યું બહુ ભાઈ એમ કે છે કે ભોજન ના અર્થમાં છે પછી પાછળ વાતા એવું તારે ગાડી પણ ગાડી તો એવું જ હોય એમને ગાડી ચાલ્યા કરે એ તો આ સહેજાનંદ સ્વામી થઈ ગયા મૂળ પુરુષ બરોબર પણ એમને ભૈયાનું આપ્યું પછી એવું થઈ જાય ને ત્યાં કે આપડા સાહેબ છે તમારા ભારત સાહેબ વડદાલ ના મને એક જણ કે છે આપ તો વાણી તમારી બીજી માગે છે કે અમુક વાંચે છે બગું નહીં વાંચે સાહેબ થી તું છે મારા કઈ સાહેબ લડવા આવે નઈ મારે કઈ સાહેબ લડવા આવે આપ તો વાણી માં સંદે તો વાણી પણ છે સત્ય તો જાણવું પડશે આપ તો વાણી માં અચ્છા આપતવાણી થી કલ્યાણ થઈ જાય એમ તો થઈ જતા હશે તો રૂબરૂ હે પ્રગટ થયો તો પામશે નહીં તો આપતવાણી તો આવી જાય ઠીક છે ધર્મ માટે ચાલશે મુક્તિ ના આપે મુક્તિ તો પ્રગટ એ તો કબીરાએ કહ્યું ને કબીરાએ શું કહ્યું સબગત નિરે સાઈ આ કે છે શું કે છે સબગત નિરે સાઈ ગાય ગોરુ ગાય સબગત નિરે સાઈ ખાલી ઘટ ન કોઈ પ્રાણલાલ કે છે કબીરભાઈ શું બોલે પ્રાણલાલ ખાલી ઘટ ન કોઈ કે છે ને શું કે છે બલિહારી ઉસ ઘટકી કે જોગર પ્રગટ હોય છે એ ઘરની બલિયારી જ્યાં પ્રગટ થયેલા છે શું કહ્યું દવા 60 વર્ષની હોય ને તો પણ નથી તારી કરતા શું લખે હા અમુક અમુક ટાઈમ સુધી ચાલે 2 વર્ષ સુધી ચાલે 3 વર્ષ સુધી ચાલે તો આ ભગવાન ના ડ્યુ ડેટ વગર ના હોય તે શું કરો ના કૃષ્ણ ભગવાન પછી એ ભલે ને ફોટો મુસલમાન વેચેલો હોય મુસલમાન છોકરા ને તો બેસતો હોય પણ ભગવાન માનેલા જ નહીં એ માન્ય જ થશે માન્યતા ફળ આપે છે શું આપે છે નહીં હું ફોટો ની વાત નથી કરતો તમે જ્ઞાન વાત કરો છો ને જે લખ્યું છે તે મેં તો એવું કહ્યું કે જ્ઞાન તો કઈ એ થતું નથી જ્ઞાન છે જે હેલ્પ કરે પેલું એકાગ્રતા કરે શાંતિ આપે તો કરે ને ભગવાન નું નામ દેવાથી કૃષ્ણ નું મહાવીર નું નામ દેવાથી શાંતિ આપે એમના ગુણ ગુણ આપણે તો પણ એ મુક્તિ ના આપે હજુ જૈનો નૌકાર મંત્ર બોલે છે તે ચાર મંત્ર બોલો નહી તમે પાંચના ચાર કે નાખ્યા પાંચના ચાર મંત્રો કઈ નાખ્યા આપડા સાધુ બાધુ બધા સાધુ લોકો જઈને પાંચ નૌકાર નમસ્કાર મંત્ર પાંચ ચાર કઈ નાખ્યા ને કે છે એમને પૂછ્યું એમને પૂછ્યું છું શું કે છે શું નામ છે હરિયંતર નું નામ ની રીતે નથી મહાવીર સુધી 24 તીર્થંકરો તેની વાત કરો છો તમે નમો હરિહંતા એમને કહો છો ને તો એ તો ક્યાં છે એ તો સિદ્ધ થઈ ગયા હરિહંત કોને કહો છો ક્ષમતા ગાયક જ ખોટું નથી. આ તો ગુણ ની ભજના છે. ગુણ ની ભજના છે કે ના? ગુણ ની નહીં, ગુણ ની નહીં. જે હરિ, જે હરિહંત ને એના દેહ ને એના આકાર ને નામ ને ભજના છે. દાદા, જે હરિ દુશ્મનો અંદર ભેડા છે. ના, એમ નહી, મારું કહેવાનું છે, મારી વાત સમજો કે હરિહંત ને અને સિદ્ધ ને હરિહંત ને કેમ પહેલા મૂક્યા? સિદ્ધ મોટા કે હરિહંત મોટા? હરિહંત ને તો સિદ્ધ થવું છે. શું છે? પણ હરિહંત કેમ પેહલા મૂક્યા એમ લોકો પૂછે કે ના પૂછે કે અમને પહેલું બહુ ઇનામ કેમ આપવું બધું? સિદ્ધ ને બીજે નંબર કારણ કે હરિહંત પ્રત્યક્ષ ઉપકારી છે. અહીં બેઠા છે ને તો અમે આપને જ્ઞાન આપે, સમજણ આપે, ભૂલ દેખાડે, જો પ્રત્યક્ષ ઉપકારી છે માટે પહેલા. અને પેલા ઉપકારી નથી, એ તો લક્ષ છે અમારું કે ત્યાં જવું છે. એ તો પણ બીજા હવે પ્રત્યક્ષ ઉપકારી તો આયુષ્યમાન કયા છે અત્યારે? પ્રત્યક્ષ ઉપકારી ને નમો હરિહંત કારણ કર્યું છે તો છે ને એ લોકો ગાયા કરશે. કોને ગાયા કરશે? આ કપલ કોને પહોંચશે? એક દિન ની ભૂલ છે, બધા જૈનો બધા સાધુઓ બધા જ આવી ભૂલ કરે. ઇઝ ઇઝ ધ વે ઓફ મારી વાત સમજાય થોડી કે થોડી મારી રસ્તા તો હજી કહેવાનો અધિકાર હતો. એ 24 થી ચાલુ હતી ત્યાં સુધી એના પર્યાયો પણ ચાલુ હતા. હવે મહાવીરે બંધ કરી અને બધું ધ્યાન ધ્યાન પોઈન્ટ બધા કરીને પચ્ચરે ગયા. હવે બીજો થવાનો હોય તો બોલાય, મને થવાના થોડા સુધી તો બોલાય. નવો તો 24 થી 40 કહેવાય. સર 24 જ બંધ છે એટલે પ્રગટ થવા નથી આવે તો હરિયંત કોને કહેવાય? આ તો જે હરિયંત આપણે કહીએ છીએ જેને આપણા લોકો, એ તો સિદ્ધમાં છે. તો સિદ્ધ નીતિ નો આવે છે પદ, તો હરિયંતમાં કોને મૂકવા? દાદા આપ સમજાવો. આપ ના, પણ તમને એમાં કઈ આપણી ભૂલ લાગે છે કઈ આપણા લોકોની? એટલે દાદા એ રીતે કહેવાતું છે કે હજુ એમનું શાસન ઘડાય છે, 21,000 વર્ષનું શાસન છે. મહાવીર નું 21,000 વર્ષનું શાસન છે એટલા માટે એમ કહેવાતું હશે. એમનું શાસન ચાલુ છે એટલે કહેવાતું હશે. 21,000 વર્ષ અંતમૃતિ બાણ વગર ચાલ્યા કરે છે. દુનિયામાં કોઈ બી અરિહંત હોય આપણે શું ખ્યાલ આવે? હિમાલયમાં એટલે જાણે અજાણે આપણે બધી લઈએ. કોઈ અરહંત હોય, દેહધારી જે સિદ્ધ રસ્તાને પામવાનો હોય મૃત્યુ પછી, એવો કોઈ ફરતો હોય ને આપણે ધ્યાનમાં ના હોય પણ એને નમસ્કાર કરીએ છીએ આપણે? ના, એવું નથી. હા તો એવું જ ને. આ બધું એનો રસ્તો બધા બતાવી રહ્યા છે મહાવીર ભગવાન, પણ અમને લક્ષ્મણ નહીં રહ્યો એટલે શું થાય? તે ભગવાન કહેતા હતા કે મારા શિષ્યો બધા વાંકાને જડ થશે. કે ભગવાન મહાવીર ને ગૌતમ સ્વામી પૂછ્યું, તમે જાણા બધું પૂછ્યું દાદા કે આપણા શિષ્ય બધા કેવા થશે? કે મારા વાંક શિષ્યો બધા પાઠ ઉપર હોઉં, વાંકા અને જડ થશે. બાકી ભગવાન બધું બતાવી ગયા, પણ આ વાંકા અને જડ શું થાય છે અને તેનું ફળ નથી મળતું. આખો અહિંસ પદ જ ઉડે મીની ચાલુ ભાઈ ભાન વગર. અને તીર્થંકરો ક્યાં ગયા? હવે 24 થી બંધ થાય છે, હવે તીર્થંકર થવા નથી. મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકર છે તેને ભજ્યો. એટલે વર્તમાન તે શિખરો છે ત્યાં આગળ તો ત્યાં આગળ આવે તો એ તો લખા જગત ના લક્ષ્મણ નથી આ ચોવીસ નથી તીર્થન કરે આ મારા બાર બધા તમને કેમ લાગે કે સુધારવું જોઈએ આ જાણ્યા પછી લોકોએ ભૂલ સુધારી દીધી કારણ કે પાછું એમ માને છે કે મહાવીર ક્ષેત્રમાં તીર્થંકર છે મહાવીર ક્ષેત્રમાં તીર્થંકરો છે એમ માને છે ખરા માને છે પણ એને માન એને ભસતા એને ભસતા નહીં એને તીર્થંકર કે નહીં આ ચોવીસ ને તીર્થંકર નમો અરિયાન કારણ અમર જ કે છે અમર જો અને ભગવાને શું કહ્યું હતું કે પ્રત્યક્ષ ઉપકારી છે માટે આ પહેલો નંબર માં ગયા છે ઉપકારી છે પ્રત્યક્ષ ઉપકારી છે શું કે છે એ ઉપકારી છે જે પ્રત્યક્ષ છે હા એ બરોબર છે હવે બેઠું એમને એ ઉપકારી કે પ્રત્યક્ષ છે આપણે આ ઉપકારી પ્રત્યક્ષ છે શું કહ્યું આ પ્રત્યક્ષ ઉપકારી છે એમનો જો આમ બોલો ને એ તો મહાવીર કઈ મહાવીર ને ઘણા જોયા નતા એ બિહારમાં હતા અને અહીં ગુજરાતમાં બધા હતા જઈને તો ઘણા ઘણા ભાઈ તો દર્શન કરવા ગયા હતા પણ એનું માનવાનું ફળ મળતું હતું તે તો મોદી અને એ સિદ્ધ થયા એટલે કશું નહીં દેવાય નહીં દેવાય નહીં નમો સિદ્ધાનામ પહેરી જાય લોજિકલી વાત કરું ગપુ નથી ના પણ દાદા ગપુ નથી વાત બરોબર બેસી ગઈ પણ અત્યાર સુધી આ વસ્તુનો બિલકુલ ખ્યાલ પણ અમને નતો આ વસ્તુ થી અજાણ હતા બિલકુલ આખું જગત જ અજાણ છે આ બધા સાધુ કારણ કે વાંચવાનું દ્રઢ કર્યું શું કર્યું શાસ્ત્રો આખા શાસ્ત્ર ને પારાયણ કર્યા શાસ્ત્ર આખા વાંચ્યા તમે પણ ભગવાને કહ્યું કે વાંચન ના કરતો હે સાહેબ તમે જ કહ્યું હતું શાસ્ત્ર વાંચજો પાછા વાંચન ના કરતો સાહેબ બહુ વાંચવા જ ના કરશે ને મનન શક્તિ ગમી જશે કે શું કહે છે ખાવાનું ના ફળ ભલે છે વધારે કહીએ નહી ખાવ ફળ નહીં વધે ખાવું પણ પેલામાં આપણો ચડતો નથી ને એટલે હું શ્વાસ કર્યો નહીં મનન શક્તિ ઘટી જાય શું કહ્યું હું વાંચતો જ નતો હું થોડી વાર માંથી નહીં કીધું હું કાણું કા મનન શક્તિ કરી જાય બધું પ્રમાણ સપ્રમાણ સપ્રમાણ ની વસ્તુ આવી જાય નઈ હે તમે વાંચવા કરતા હોય ને અરે કેટલા બધું આ કરતા હોય ને જે પત્રો છે ને મળે હું જોતા આખા પત્રો પત્રો બોલે આ શું દાખલું કર્યું પાછું આખા પત્ર નું પત્ર બોલવા મળે હું કહું કે એમનું છે નહીં આત્મા કઈ પત્ર પત્ર બોલી એક્ઝેક્ટ નથી કારણ મેં પછી કહ્યું ગોઠું ગોપાલ નું શાસ્ત્ર ગોખ્યો કરો તો ગોપાલ શું થાય મકર બની જાય મનન શક્તિ ખરાશ કરી નાખી છે લાખ હપ્તા રહી નહીં ઠેવાણ પડે આમ તો આવું ઊંધા શાસ્ત્રો શું કહ્યું કઈ શક્તિ ખરાશ થઈ જાય બહુ વાંચવાથી મનન શક્તિ ઘટે છે બહુ મનન કરવાથી નિધિ ધ્યાસન શક્તિ ઘટે છે બરોબર મહાવીર પણ પોતાના શિષ્યો ને શું કહ્યું રંગ ચડાય રંગ ચડાય પછી માં સાહેબ જૈન માટે કહો છો કે આપણે પાંચ વાળા પહેલા એ નવ કે છે વંગ જોડાય નવ કારણ કે જૈનો નું કારણ કે નવ મહારાજ ને કહ્યું ને તમારે જયારે મટી મના હતા ને મહારાજ ભગવાન કહી ગયા છે વાત ગંગચારી પ્રતિમા કહી ગયા છે કઈ ભગવાન ની વાત ખોટી જ છે કે આની ખોટી ઠરી શું હતા એવું થયેલું દેખાય છે ખોટી ઠરી કે એવું થયેલું દેખાય છે એની વાત તો ખોટી થયે જ નહીં ને ખોટી હોય નહીં પણ ખોટી ઠરી ખરી હા ખોટી ઠરે નહીં ખોટી ઠરી એમની વાત ના ના એમની ખોટી વાત થયે કે છે બધું એવું જ દેખાય છે સમજો ને સારું બીજા મહારાજ ને કહ્યું કે ખોટી ઠરી બધું એવું જ દેખાય છે એટલે પોતે મુક્ત હા એવું દેખાય છે એમાં હું મૂકતો આ બધા એવું થઈ ગયું છે બધાને પૂછ્યું બધા એટલે આ મારી નથી ચાલુ ભાઈ હું મુક્ત રહીને કહીશ કે આ બધા એવા થઈ ગયા હું મુક્ત રહીને કહીશ હું એકલો છૂટો મારે ને પછી ભારત કહ્યું સાહેબ કઈ જાતના માણસ તો વાકાત જ તમે ને છે હું કઉ થઈ ગયો હું તો કેટલા વખત થયો હતો આ તમે હજુ હમણાં થયા છો હું તો વાંકા જ થયો એવું બધે થઈ ગયું તમે વાંકા જ થયું એટલે કોઈ જગ્યા આ તળાવમાં તળાવ છે ને એમની પાણીની અંદર ખારો ના હોય પાણીમાં ખારો ના હોય મને કહે તમે હું થઈ ગયા હું હતો વાતા નથી વાંકવાનું જડ હતો અમે હું થઈ ગયા અમે જરા અપમાન કરે તો અકળમણ થઈ જાય તમે આપશો ધ્યાન મળે છે તે સાધુ લીધા છે ને આપ ધ્યાન મળે છો સાધુ પદ લીધા ફેણ મળે છે અમારાથી જ બધા ને કહેવાય અમારે બધા સાધુ અમને કહેવાય કે આ જ્ઞાની પુરુષ છે એટલે પુસ્તક વાંચે સમજી ગયા કે આ જ્ઞાની જ છે એમને ખાતરી થઈ ગયા પછી અમને જેમ જેમ જુલાબ આપીએ ને તો એ વાંધો નહીં જો કારણ ડોક્ટર જુલાબ આપે પછી મહારાજ કે સાહેબ શું કરીએ આ બધું અમારે આ વખત જ એવો છે ને ખરાબ કર્યા છે ગાયા કરો અરે આ લોકો છે તે વૈષ્ણવ કે જે કર્યું તે અમને ખરાબ કર્યા હતા બાકી અમે સારા હતા ગાયક કરું બા શું કર્યું શું કે છે હું તો મારો જે સ્વભાવ છે એ તો હું કલયુગ ને હું ફૂલ ફેરમાં ના આવું તો મારો કલયુગ ધર્મ વગોવાય કે શું કે શું વગોવાય હું ફૂલ ભેદમાં ના આવું તો મારો કયું ધર્મ જે છે તે વગોવાય એટલે કયું ધર્મ એના પોતાના વગોવાય નહીં એટલા માટે આ કયું ધર્મ ચાલ્યો પણ તમને એવું નહીં કહ્યું તમે આ કયું ધર્મ રહો એવું કહ્યું કે તમે જો પાંચ હજાર તમને કોઈ ના કરો તમે મને કહ્યું રંગ જાય પછી મને આવે શું કરવું ન તો મારું માનશો કોઈ એ રોજ એક કલાક બોલવું શું ભગવાન માવીનું આપે કહી દઉં ને સાહેબ તદ્દન હાથ નીકળું તદ્દન વાંકન તદ્દન એક ફરો આમ કરવું પાછું પછી આપે કહી દે ને સાહેબ તદ્દન સાચી વાત અને તે હું આખોને જડથી પી દેવું કરું એક કલાક કરજો અને ત્રણ મહિનામાં મારી ગયા હતી અડા અડા તમારું વાંકા ને જોડ જતું રહે એ તો કરે ને આમ તો એમ તો એવી હાલત ના થતી છે મોટા પાસે ના કરાય મારી પાસે ના કરાય પણ મોટા પાસે ના કરે શિષ્યો સાંભળી જાય શું થાય ખોટા મારે બોલી ગયા. હું તો ભાજન શું કરું નથી નથી ધરવા તો નહીં લખો ત્યાં જે કર્મો છે ને પેલા એમના કેવા કર્મ કહેવાય? પૂર્વ સંચિત. પૂર્વ સંચિત ના ના એમની દેવ એ સાધુ બાધુ એમનાથી પેલા જે કરે છે ને નિત્ય કર્મ, નિત્ય કર્મ, નિત્ય કર્મ બીજા જે કરે છે તમારે શું કે છે ને આવશે સંધ્યા પૂજન ને એવું કે અમે નિત્ય કર્મ કહીએ, નિત્ય કર્મ એટલે એ જ તમને બીજું કહ્યું કે નામ દે છે કર્મકાંડ એ કર્મકાંડ ને જ આ લોકો આત્મા માની બેઠા. આખો દળ સામાયિક એને જ આત્મા માની બેઠા તેને માની બેઠો. એટલે આ જળ ક્રિયાને ચેતન માને છે એટલે ક્રિયા જળ થઈ ગયા. શું થયું? ક્રિયાજળ. એટલે આ જળ કહેવાય એમાં રંકડે જળાય. વાંકા શું છે? કયું ઉત્તર કે આમ છે એની હમદળમાં આમ પડ્યું તો અમદાવાદ ખોળવા માટે વડોદરાથી મુંબઈ આવ્યા તો અમદાવાદ જડતું અને ઉપર લખ્યું હતું કે 80 માઇલ ફ્રોમ બરોડા ઇન ધ નોર્થ. આ નોર્થમાં આપણે ત્યારે લખ્યું કે સારું 80 મિનિટ થઈ ગયા, દોઢો મિનિટ થઈ ગયા કે ભૂલ્યા શું બરોબર ને? આમ ખોળવામાં અમદાવાદ ત્યાં દશા દિશા દિશા મૂળ થવાથી આ ભૂલ થઈ છે. શું થયું? આખો પ્રવાહ એ બંધ ચાલે છે. આખો પ્રવાહ એ દક્ષિણ ને ઉત્તર માની ને ચાલ્યા કરે છે. એટલે વાંકા અને જળ વાંકા આમ કહ્યું બરોબર ને? આ પ્રવાહ આમ ચાલે છે ને ત્યારે મારા જેવો કે પ્રાણલાલ ભાઈ હા તારું આ બાજુ જ છે. વાત તો સારી દાદા કે વાત સાચી છે. જો પછી થોડી વાર મારે છૂટા પડે ને, મારે છૂટા પડે બે ત્રણ મહિલા આવડા ચાલે આમ લોકો લોકો આમ જશે એમ લોકો પૂછે કે પ્રોબ્લમ ક્યાં જાવ છો? કે અમે તો મોકલે જ દક્કલ વગેરે રાખે આ બધા જાય છે. આ બધા ખોટા છે ને તમે એટલા જાય તમે તમારા ગુરુ રહ્યો અને આ બધા ગોડા. એટલે પ્રહલા નું મન તમે અકળાય કે ચાલો આ બધું ગોડું ના થાય ને. એટલે પછી આગળ જઈને પછી હું નતો નહી પાછા ફરી ગયો પાછો. આખો વ્યાકરો આવતો હમો પોતાના સત્ય સમજાવી છે. કોણ નામ દેવું? શું કહ્યું? આ તો બધો પ્રવાસ તો વાંકો જ હોય હંમેશા હંમેશા દુનિયાનો કાયદો જ્યાં વધુ લોકો જતા હોય અજ્ઞાનતા જ હોય. શું હોય પણ એ પાછો જાય કે તમે દાદા એને પાછો હાથ પકડી લઈ આવો ને તમારા માર્ગે કે નહીં? તમે હો જયારે એને મળો ત્યારે ફરી પાછો એને લઈ જાઓ ને તમારા માર્ગે. તમે ત્યાં આગળ હો તો પછી પેલા ને તમે પાછો તમારા માર્ગે લઈ જાઓ ને પકડીને. હા એ તો બધું ભેગા થાય છે, આગળ થયો ને તપાસ કરું પાછું તપાસ કરું અમુક પાણી એ પુનસારી છે, એનું પુણ્ય હોય તે ફરી પાછું થયેલો. શું કહ્યું? મારી પાસે ત્યાં પીવું આમ ભગવાન ઉપરથી આવે આમ ક્યાં સાહેબ તમારે અમારા માટે કેમ નતું મારો છે કે આ બધા આમ જાય છે ને એમ કે ખુશ થાવ ને મારી પર ના ખુશ રહેજો. શું કરું? એટલે એ તો પછી કહ્યું કે આમના શિષ્યો ઋષભદેવ ભગવાનના શિષ્યો હતા તે કેવા હતા? એમને પૂછ્યું ભગવાનને કે સાહેબ તમારા શિષ્યો કેવા છે? મારા શિષ્યો ભોળા ને જડ છે કે છે. શું કે છે? ઋષભદેવ ભગવાન ના શિષ્યો કેવા હતા? ભોળા અને જડ. અને આ છેલ્લા તીર્થંકર ના વાંકા જડ. ભોળા જડ માં ફેર શું છે? અને આ વાંકા જડ માં ભગવાન ઋષભદેવ તારે ઊંચાઈ બહુ હતી, એ વર્ણન કરવું ખોટું. તેના કરતા આપણે એમ કરે ઘણો ઊંચો એક માણસ હોય લપ, અને તે દિગંબર હતા. કેવું હતું? દિગંબર. તે કઈ દિગંબરી સ્વભાવ હતો તે બધા. હા, ભગવાનને કહ્યું કે નમસ્કાર મંત્ર કર્યા કરો, કે ઉભો થાય શાસન કરે, ઉભો થાય બધા શાસન કરે, જેટલા ભાઈ હોય એટલા બધા સાધુઓ અજા બેજા. પછી ભગવાન ની હાજરી કરતા હતા. પછી ભગવાન કે છે હું આવું છું, તમે કર્યા કરો. શું કહ્યું? આ ભગવાન તો હજી રાત્રે દસ વાગે ગયા, આવું છું કઈને અગિયાર વાગે બાર વાગે આયા નહીં. હવે કઈ એવા સગત ભગવાન આવી ગયા કે અહીં અવાય નહીં એવું રહ્યું. તમે જોયું ને? એટલે આ જાણે કે ભગવાન કહે કે હું આવું છું, એટલે આપણે તે હવાર સુધી બિચાર ભગવાન આયા તો નથી કરતા હતા. કેવા જડ હતા? કેવા હવાર સુધી કરતા ભોળા ને જડ હતા. આ ભોળા જો કપડી હોય તો તમે સમજણ પડી જાય. અને આના વાંકા મારી ના વાંકા જડ બઉ ઊંચા ના હોય. આ પાંચ છ ફૂટ ની હાઈટ. પણ નૌકાર મંત્ર પણ કરતા હોય આમ ભસતા હોય એમ દાસચંદ્ર નથલા તો કપડા પહેરી કરે અગર નાગાય કરે ભાઈ થર દેગંબરી હોય તો. પણ તે કેવું? ભગવાન બેઠા હોય ત્યાં સુધી. અને ભગવાન કહે કે હું આવું છું એક કલાકમાં, તમે કર્યા કરો. તો ભગવાન બહાર નીકળે નહીં બધાને એમ કે છે તમારા શિષ્યો કેવા? ગયા કે છે એ વાત વાત ચાલી રહ્યા હતા. જો હા મકાન છે કેવા સર? કોમન ડિનોમિનેટર જડ નીકળ્યો. કોમન એટલે ભેદ પાડવાનો રહ્યો વાંકા અને ભોળાનો. તમારા શિષ્યો જવાબ જોઈએ. પાછા આ બે જણા શિષ્યો ની વાત કરી ચોવીસ હતા, તેમાં પહેલા ની પહેલા વાત કરી. બાવીસ હતા, બાવીસ તેમના શિષ્યો વિચક્ષણ હતા. કેવા હતા? વિચક્ષણ. એ કેદારે આવું પજુ ના પજુ ના હતા કે બાર મહિને પછી જેવું કહીને મીઠામી ઢોકળો કે આ જે હું તો આ શિષ્યો ને શિષ્યો છું, પણ છતાં એમ કોઈ કે તમારા શિષ્યો તો આ શિષ્યો કેવા છે? શું છે? આંધી મામા પછી હું કરી નાખે શું કરે દોસ્ત હતા ને સાથે ઉધારી ઉધારી નહીં. શું થશે નહી બરાબર? તો કાલ ગાલ દુશ્મન છે પણ છે સંયમત છે ને, સંયમત તો છે જ ને. ભગવાને આ જે બહાર જે ચાલે છે ત્યાગ, એમાં કોઈ સંયમ ભગવાને કર્યો નથી. એને સંયમ કહેવાય જ ને ભગવાન ના કે લોક કે લૌકિક સંયમ કરો. તમારે ભગવાન નું કહેલું તમને ગમે કે લોકનું